શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 33 વેદમાલીને જાનંતી મુનિનો ઉપદેશ તથા વેદમાલીની મુક્તિ. શ્રી સનકજી કહે છે, હે નારદ, જેમણે યોગ દ્વારા કામ ક્રોધ મદ લોભ મોહ અને માત્સર્ય રૂપી 6 શત્રુઓને જીતી લીધા છે તથા જે અહંકાર રહિત અને શાંત છે તેવા જ્ઞાની મહાત્મા જ્ઞાન સ્વરૂપ અવિનાશી શ્રીહરિનું જ્ઞાન યોગ દ્વારા યજન કરે છે, જે વ્રત દાન તપસ્યા યજ્ઞ તથા તીર્થસ્થાન કરીને વિશુદ્ધ થઈ ગયા છે, તે કર્મયોગી મહાપુરુષ કર્મયોગ દ્વારા ભગવાન અચ્યુતનું પૂજન કરે છે, જે લોભી દુર્વ્યસનમાં આસક્ત અને અજ્ઞાની છે, તે જગદીશ્વર શ્રી હરિની આરાધના કરતા નથી, તે મૂળ પોતાને અજર અમર સમજે છે, પરંતુ વાસ્તવમાં મનુષ્યમાં તે કીડા જેવું જીવન વ્યતીત કરે છે, જે વીજળીના લીસોટા જેવી ક્ષણવારમાં ચમકીને લુપ્ત થઈ જવાની છે તેવી લક્ષ્મીના મધથી ઉન્મત્ત થઈને વ્યર્થ અહંકારથી દૂષિત ચિત્તવાળા મનુષ્ય બધી રીતે કલ્યાણપ્રદ જગદીશ્વર ભગવાન વિષ્ણુની પૂજા કરતા નથી, જે ભગવદ્ ધર્મના પાલનમાં તત્પર શાંત શ્રી હરિના ચરણારવિંદોની સેવા કરનારા તથા સંપૂર્ણ જગત પર અનુગ્રહ કરવાવાળા છે એવા તો કોઈ વિરલા મહાત્મા જ દેવી યોગે ઉત્પન્ન થઈ જાય છે, જે મન વાણી અને ક્રિયા દ્વારા ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે સમસ્ત લોકો પર પરમ ઉત્તમ પરમધામમાં જાય છે. આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસનું દ્રષ્ટાંત આપવામાં આવે છે, જેને વાંચનાર અને સાંભળનાર બધાના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. હે નારદજી, પ્રાચીન કાળની વાત છે, રૈવત મન્વંતરમાં વેદમાલી નામક એક પ્રસિદ્ધ બ્રાહ્મણ રહેતા હતા, જે વેદ વેદાંગના પારદર્શી વિદ્વાન હતા. તેઓ સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે કરુણા ધરાવતા હતા. તેઓ સદા ભગવાનની પૂજામાં વ્યસ્ત રહેતા હતા, પરંતુ આગળ જતા તેઓ સ્ત્રી પુત્ર અને મિત્રોને માટે ધન ભેગું કરવામાં પડી ગયા. જે વસ્તુનો વેપાર ન કરવો જોઈએ તે પણ કરવા લાગ્યા. તેમણે રસનું પણ વેચાણ કર્યું, તે ચાંડાળ સાથે પણ સંપર્ક રાખતા હતા અને તેનું આપેલું દાન પણ લેતા હતા. તેમણે પૈસા લઈને તપસ્યા અને વ્રતોનો વિક્રય કર્યો અને તીર્થયાત્રામાં પણ તે બીજાઓને માટે જ તીર્થયાત્રા પણ તે બીજાઓને માટે જ કરતા હતા. આ બધું તેમણે પોતાની પત્નીને સંતુષ્ટ કરવા માટે જ કર્યું. આ પ્રમાણે થોડો સમય પસાર થઈ ગયા પછી તે બ્રાહ્મણને બે યુગમાં એટલે જુડવા પુત્ર થયા, જેમનું નામ હતું યજ્ઞમાલી તથા સુમાલી. તે બંને બહુ સુંદર હતા. ત્યાર પછી પિતા તે બંને બાળકોને બહુ જ પ્રેમ અને વાત્સલ્યથી અનેક પ્રકારના સાધનો દ્વારા પાલન પોષણ કરવા લાગ્યો. વેદમાલી અનેક ઉપાયોથી યત્નપૂર્વક ધન એકત્ર કર્યું અને એક દિવસ મારી પાસે કેટલું ધન છે એ જાણવા માટે તેમણે પોતાના ધનની ગણતરી શરૂ કરી. તેમનું ધન સંખ્યામાં ઘણું વધારે હતું. આ પ્રમાણે ધનની સ્વયં ગણતરી કરીને તેઓ હર્ષથી ફૂલાઈ ગયા. સાથે સાથે તે ધનની ચિંતાથી તેમને બહુ આશ્ચર્ય પણ થયું. તેઓ વિચારવા લાગ્યા, મેં નીચ લોકોનું દાન લઈને ન કરવા જેવી વસ્તુઓનો વેપાર કરીને તથા તપસ્યા વગેરેને પણ વેચીને આ અઢળક ધન ભેગું કર્યું છે, પરંતુ મારી અતિ બેકાબૂ તૃષ્ણા હજુ પણ શાંત થઈ નથી. અહો, મને તો લાગે છે કે આ તૃષ્ણા બહુ મોટી આપત્તિ છે, સમસ્ત દુઃખનું કારણ પણ એ જ છે. આના કારણે જો કદાચ મનુષ્ય સમસ્ત કામનાઓનો પ્રાપ્ત આના કારણે જો કદાચ મનુષ્ય સમસ્ત કામનાઓને પ્રાપ્ત કરી લે તો પણ ફરી બીજી વસ્તુઓની અભિલાષા કરવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં મનુષ્યના વાળ પાકી જાય છે, દાંત પડી જાય છે, આંખ કાન પણ જીર્ણ થઈ જાય છે, પરંતુ તૃષ્ણા એકલી જ યુવાન રહે છે. જીર્યંતી જીર્યતઃ કેશાઃ દંતાઃ જીર્યંતી જીર્યતઃ ચક્ષુઃ શ્રોત્રે ચ જીર્યતે તૃષ્ણેકા તરુણાયતે. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 1 અધ્યાય 35 શ્લોક સંખ્યા 21. મારી સગળી ઇન્દ્રિયો શિથિલ થઈ રહી છે, વૃદ્ધત્વએ મારી શક્તિને પણ હરી લીધી છે, પરંતુ તૃષ્ણા યુવાન થઈને વિશેષ બળવાન થઈ ગઈ છે. જેના મનમાં કષ્ટપ્રદ તૃષ્ણા હયાત છે તે વિદ્વાન હોય તો પણ મૂર્ખ બની જાય છે, પરમ શાંત હોવા છતાં પણ અત્યંત ક્રોધી થઈ જાય છે અને બુદ્ધિમાન હોવા છતાં અત્યંત મંદબુદ્ધિ થઈ જાય છે. આશા મનુષ્યને માટે અજય શત્રુની જેમ અતિ ભયંકર છે. તેથી વિદ્વાન પુરુષ જો શાશ્વત સુખ ચાહે તો આશાનો ત્યાગ કરી દે. બળ હોય, તેજ હોય, વિદ્યા હોય, યશ હોય, સન્માન હોય, નિત્ય વૃદ્ધિ થઈ રહી હોય અને ઉત્તમ કુળમાં જન્મ થયો હોય તો પણ જો મનમાં આશા તૃષ્ણા પ્રબળ છે તો તે બહુ ત્વરાથી આ બધા પર પાણી ફેરવી નાખે છે. મેં બહુ કષ્ટથી આ ધન ભેગું કર્યું છે. આ મારું શરીર પણ ગળી ગયું, વૃદ્ધત્વે મારું બળ હરી લીધું, તેથી હવે હું ઉત્સાહપૂર્વક પરલોક સુધારવાનો પ્રયત્ન કરીશ. હે વિપ્રવર, આવો નિશ્ચય કરીને વેદમાલીએ ધર્મનો આશ્રય લીધો. તેમણે તુરત જ પોતાના ધનને ચાર ભાગમાં વહેંચી નાખ્યો. તે ધનમાંથી બે ભાગ તો તેણે સ્વયં રાખી લીધા અને બાકીના બે ભાગ બે પુત્રોને આપી દીધા. ત્યાર પછી પોતે કરેલા પાપોને નાશ કરવાની ઈચ્છાથી તેમણે સ્થાન સ્થાન પર પરબ તલાવડીઓ, બગીચા અને કેટલાક દેવ મંદિર બનાવ્યા તથા ગંગા કિનારે અન્ન વગેરેનું દાન પણ કર્યું. તૃષ્ણા પ્રબળ ફેરવી નાખે છે તેનો એક શ્લોક અહીંયા છે. આશા ભયંકરી પુષામ જેયા રાતી સન્નિભા તસ્માદાશામ તેજેત પ્રાગ્નો યદિ છેદ ઇચ્છા સ્વતમ સુખમ બલમ તેજો યશસ્વેવ વિદ્યામ માનમ ચ વૃદ્ધતામ તથૈવ સત્કુલે જન્મ આશા હનયત્ય હનત્ય તિ વેગતઃ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગેક અધ્યાય 35 શ્લોક સંખ્યા 24-25 હતી. આગળ આ પ્રમાણે સંપૂર્ણ ધનનું દાન કરીને ભગવાન વિષ્ણુને ભક્તિથી ભગવાન વિષ્ણુની ભક્તિથી યુક્ત થઈને તેઓ તપસ્યાને માટે નરનારાયણના આશ્રમ પર બદ્રીવનમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે એક અત્યંત રમણીય આશ્રમ જોયો. ત્યાં ઘણા ઋષિમુનિ રહેતા હતા. ફળ અને ફૂલથી ભરેલા વૃક્ષો તે આશ્રમની શોભા વધારી રહ્યા હતા. શાસ્ત્ર ચિંતનમાં તત્પર અને ભગવદ્ સેવા પરાયણ તથા પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિમાં સંલગ્ન અનેક વૃદ્ધ મહર્ષિ તે આશ્રમની વૃદ્ધિ કરી રહ્યા હતા. વેદમાલીએ ત્યાં જઈને એક જાનંતી નામવાળા એક મુનિના દર્શન કર્યા, જેઓ શિષ્યોથી ઘેરાઈને બેઠા હતા અને તેમને પરમ તત્વનો ઉપદેશ કરી રહ્યા હતા. તે મુનિ મહાન તેજસ્વી લાગતા હતા. તેમનામાં સમદમ વગેરે બધા ગુણો વિરાજમાન હતા. રાગ વગેરે દોષોનો સર્વથા અભાવ હતો. તેઓ સૂકા પાંદડાનો આહાર કરતા હતા. વેદમાલીએ મુનિને જોઈને પ્રણામ કર્યા. મુનિ જાનંતીએ કંદ ફળ મૂળ વગેરે સામગ્રીઓ દ્વારા નારાયણ બુદ્ધિથી અતિથી વેદમાલીનું પૂજન કર્યું. આતિથ્ય સત્કાર થઈ ગયા પછી વેદમાલીએ હાથ જોડીને વિનયપૂર્વક મસ્તક ઝુકાવીને વક્તાઓમાં શ્રેષ્ઠ મહર્ષિને કહ્યું, હે ભગવાન, હું કૃતકૃત્ય થઈ ગયો. આજે મારા સર્વ પાપ નષ્ટ થઈ ગયા. હે મહાભાગ, તમે વિદ્વાન છો, જ્ઞાન આપીને મારો ઉદ્ધાર કરો. આવું કહ્યા પછી મુનિ જાનંતી બોલ્યા, હે બ્રહ્મન, તમે નિરંતર સર્વશ્રેષ્ઠ ભગવાન વિષ્ણુની ભક્તિ કરો. સર્વશક્તિમાન શ્રી નારાયણનું ચિંતન કરતા રહો. બીજાઓની નિંદા ચુગલી કદી ન કરો. હે મહામતે, સદા પરોપકાર કરતા રહો. ભગવાન વિષ્ણુની પૂજામાં મન પરોવી દો અને હળવા મળવાનું છોડી દો. કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર્ય છોડીને લોકોને આત્મવત જુઓ, એનાથી તમને શાંતિ મળશે. ઈર્ષા દોષ દ્રષ્ટિ તથા બીજાની નિંદા ભૂલથી પણ ન કરો. પાખંડપૂર્ણ આચરણ અહંકાર અને ક્રૂરતાનો હંમેશા ત્યાગ કરો. સર્વ પ્રાણીઓ પર દયા તથા સાધુ પુરુષોની સેવા કરતા રહો. પોતાના સત્કર્મોને પ્રગટ ન કરો. બીજાઓને અત્યાચાર કરતા જુઓ ત્યારે શક્તિ હોય તો તેમને રોકો, બેદરકારી ન રાખો. પોતાના પરિવારનો વિરોધ ન કરતા રહીને સદા અતિથિઓનું સ્વાગત સત્કાર કરો. પત્ર પુષ્પ ફળ દુર્વા અથવા કુંપણો દ્વારા નિષ્કામ ભાવે જગદીશ્વર ભગવાનની પૂજા કરો. દેવતાઓ ઋષિઓ તથા પિત્રોનું વિધિપૂર્વક તર્પણ કરો. હે વિપ્રવર, વિધિપૂર્વક અગ્નિની સેવા પણ કરતા રહો. દેવ મંદિરમાં વૃક્ષો લગાવો અને એકાગ્રતાપૂર્વક દેવ મંદિરમાં સાફ સફાઈ કરો. તેની દિવાલોમાં જરૂરી હોય ત્યાં મરામત કરાવો. મંદિરમાં પ્રવેશ માર્ગને પતાકા અને પુષ્પથી સુશોભિત કરો તથા ભગવાન વિષ્ણુના ગર્ભગૃહમાં દીપક પ્રગટાવો. દરરોજ પુરાણ કથા સાંભળો, તેનો પાઠ કરો અને વેદાંતનો સ્વાધ્યાય કરતા રહો. આ પ્રમાણે કરવાથી તમને પરમ ઉત્તમ જ્ઞાન થશે. જ્ઞાનથી સમસ્ત પાપોનો ક્ષય અને મોક્ષ પ્રાપ્તિ થાય છે. જાનંતી મુનિના પ્રમાણે ઉપદેશ આપવાથી પરમ બુદ્ધિમાન વેદમાલી તે અનુસાર જ્ઞાન સાધનામાં લાગી ગયા. તેઓ પોતાનામાં જ ભગવાન અચ્યુતના દર્શન કરીને બહુ પ્રસન્ન થયા. હું જ ઉપાધિ રહિત સ્વયં પ્રકાશ નિર્મળ બ્રહ્મ છું એવો નિશ્ચય કરવાથી તેમને પરમ શાંતિ પ્રાપ્ત થઈ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 33 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.